पारा नंबर 27 काला फमा खतबुकुम। इब्राहिमे कह्यू हे अल्लाह ना मोकले लाओ आपनी समक्ष क्यू महत्वनु कार्य छे। તેમણે કહ્યું અમે એક ગુનેગાર કોમ તરફ મોકલવામાં આવ્યા છીએ જેથી તેની ઉપર પકવેલી માટીના પથ્થર વરસાવીએ જે આપના રબને ત્યાં હદથી વધી જનારાઓ માટે નિશાની પાડેલા છે। પછી અમે એ સૌ લોકોને કાઢી લીધા જે તે વસ્તીમાં મોમિન હતા। અને ત્યાં અમે એક ઘર સિવાય મુસલમાનોનું બીજું ઘર ન જોયું। આ પછી અમે ત્યાં બસ એક નિશાની એ લોકો માટે છોડી મૂકી જેઓ પીડાજનક સજાથી ડરતા હોય। અને તમારા માટે નિશાની છે મૂસાના કિસ્સામાં જ્યારે અમે તેને ખુલ્લી સનદ સાથે ફિરૌન પાસે મોકલ્યો। તો તેણે પોતાની તાકાત ઉપર ઘમંડ કર્યો અને બોલ્યો આ જાદુગર છે અથવા પાગલ છે। છેવટે અમે તેને અને તેના લશ્કરોને ઝડપી લીધા અને સૌને સમુદ્રમાં ફેંકી દીધા અને તે ઠપકાપાત્ર બનીને રહી ગયો। અને તમારા માટે નિશાની છે આદમાં જ્યારે અમે તેમની ઉપર એવી ભલાઈ રહી હવા મોકલી દીધી। કે તે જે વસ્તુ ઉપરથી પસાર થઈ તેને જર્જરિત કરી મૂકી। અને તમારા માટે નિશાની છે સમુદ્રમાં જ્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે એક ચોક્કસ સમય સુધી મજા કરી લો। પરંતુ આ ચેતવણી પછી પણ તેમણે પોતાના રબના હુકમનો ભંગ કર્યો છેવટે જોતજોતામાં એક ઓચિંતી તૂટી પડનારી આફતે તેમને ઝડપી લીધા. પછી ન તો તેમનામાં ઉભા થવાની શક્તિ હતી, ન તો તેઓ પોતાનો બચાવ કરી શકતા હતા. અને આ સૌ લોકો પહેલા અમે નૂહની કોમને નષ્ટ કરી, કેમ કે તેઓ દુરાચારી હતા. આકાશને અમે અમારા બાહુબળથી બનાવ્યું છે અને અમે આની શક્તિ ધરાવીએ છીએ. ધરતીને અમે બિછાવી છે અને અમે બહુ જ સારા સમતળ કરનારા છીએ. અને દરેક વસ્તુની અમે જોડીઓ બનાવી છે, કદાચ તમે આના ઉપરથી બોધપાઠ ગ્રહણ કરો. પછી દોડો અલ્લાહ તરફ, હું તમારા માટે તેના તરફથી સ્પષ્ટપણે ચેતવનાર છું. અને અલ્લાહની સાથે કોઈ બીજો ઉપાસ્ય ન બનાવો, હું તમારા માટે તેના તરફથી સ્પષ્ટપણે ચેતવનાર છું. આમ જ થતું રહ્યું છે. આમની પહેલાની કોમો પાસે પણ કોઈ રસૂલ એવો નથી આવ્યો જેને તેમણે એમ ન કહ્યું હોય કે આ જાદુગર છે અથવા દીવાનો. શું આ સૌએ અંદરો અંદર આ અંગે સમજૂતી કરી લીધી છે? નહીં, બલકે આ સૌ વિદ્રોહી લોકો છે. પછી હે નબી, આમનાથી મુખ ફેરવી લો, તમારી ઉપર કોઈ દોષ નથી. અલબત્ત શિખામણ આપતા રહો, કેમ કે શિખામણ ઈમાન લાવનારા લોકો માટે ફાયદાકારક છે. મેં જિન્નાતો અને મનુષ્યોને આ સિવાય બીજા કોઈ કામ માટે પેદા નથી કર્યા કે તેઓ મારી બંદગી કરે. હું તેમની પાસે કોઈ રોજી નથી માગતો અને ન તો એવું ચાહું છું કે તેઓ મને ખવડાવે. અલ્લાહ તો પોતે જ રોજી આપનાર છે, ઘણી તાકાત વાળો અને જબરજસ્ત. પછી જે લોકોએ જુલ્મ કર્યો છે તેમના હિસ્સાની પણ એવી જ યાતના તૈયાર છે જેવી તેમના જેવા લોકોને તેમના હિસ્સાની મળી ચૂકી છે. તેના માટે આ લોકો મારી પાસે ઉતાવળ ન કરે. છેવટે તો વિનાશ છે કુફર કરનારા લોકો માટે એ દિવસે જેનાથી આમને ડરાવવામાં આવી રહ્યા છે. સૂરે તુર. અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ અને કૃપાળુ છે. સોગંદ છે તુરના. અને એક એવા ગ્રંથના જે પાતળા ચર્મપત્ર ઉપર લખાયેલો છે. અને આબાદ ઘરના. અને ઊંચી છતના. અને મોજા મારતા સમુદ્રના. કે તારા રબની આપત્તિ ચોક્કસ આવવાની છે. જેને કોઈ ટાળનાર નથી. તે દિવસે આવશે જ્યારે આકાશ બહુ જોરથી ડગમગશે. અને પર્વતો ઉડતા ફરશે. વિનાશ છે તે દિવસે એ ખોટું ઠેરવનારા લોકો માટે જેઓ આજે ખેલ તરીકે પોતાની દલીલબાજીઓમાં પડેલા છે. જે દિવસે તેમને ધક્કા મારી મારીને જહન્નમની આગ તરફ લઈ જવામાં આવશે. ત્યારે તેમને કહેવામાં આવશે, આ એ જ આગ છે જેને તમે ખોટી ઠેરવતા હતા. હવે કહો, આ જાદુ છે કે તમને સૂઝતું નથી? જાઓ હવે બળો આમાં. તમે ચાહે ધૈર્ય રાખો કે ન રાખો, તમારા માટે સમાન છે, તમને એવો જ બદલો આપવામાં આવી રહ્યો છે જેવા તમે કર્મ કરતા હતા. પરહેજગાર લોકો ત્યાં બાગો અને નેમતોમાં હશે. એ વસ્તુઓનો આનંદ લઈ રહ્યા હશે જે તેમનો રબ તેમને આપશે, અને તેમનો રબ તેમને દોજકની યાતનાથી બચાવી લેશે. તેમને કહેવામાં આવશે, મજેથી ખાઓ અને પીઓ પોતાના એ કર્મોના બદલામાં જે તમે કરતા રહ્યા છો. તેઓ સામ સામે બિછાવેલા આસનો ઉપર ગાવ તકિયાને અઢેલીને બેઠા હશે, અને અમે સુંદર આંખો વાળી હુરોનો તેમની સાથે વિવાહ કરી દઈશું. જે લોકો ઈમાન લાવ્યા છે અને તેમની સંતાન પણ કેટલાક અંશે ઈમાન ઉપર તેમના પગલે ચાલી છે, તેમની સંતાનને પણ અમે જન્નતમાં તેમની સાથે મેળવી દઈશું, અને તેમના કર્મમાં તેમને જરા પણ ઘટાડો આપશું નહીં. દરેક વ્યક્તિ પોતાની કમાણીના અવેજમાં ગીરવે છે. અમે તેમને દરેક પ્રકારના ફળ અને માંસ જે વસ્તુ માટે પણ તેમનું મન ઈચ્છે પુષ્કળ પ્રમાણમાં આપે જઈશું. તેઓ એકબીજા પાસેથી ઝડપથી શરાબના જામ લઈ રહ્યા હશે, જેમાં ન તો બકવાદ હશે ન દુરાચરણ. અને તેમની સેવામાં એ છોકરા દોડાદોડ કરી રહ્યા હશે જે તેમની જ સેવા માટે ખાસ હશે. એવા સુંદર જાણે છુપાવીને રાખેલા મોતી. આ લોકો અરસપરસ એકબીજાથી દુનિયામાં થઈ ગયેલા બનાવો વિશે પૂછશે. આ લોકો કહેશે, અમે પહેલા અમારા કુટુંબીઓથી બીતા બીતા જીવન પસાર કરતા હતા. છેવટે અલ્લાહે અમારી ઉપર કૃપા કરી અને અમને દજાડી દેનારી હવાની યાતનાથી બચાવી લીધા. અમે ગયા જીવનમાં તેની જ પાસે દુઆઓ માંગતા હતા. તે ખરેખર ઘણો જ પરોપકારી અને દયાળુ છે. તો હે નબી, તમે શિખામણ આપે જાઓ પોતાના રબની કૃપાથી, ન તો તમે જ્યોતિષ છો ન તો દીવાના. શું આ લોકો એમ કહે છે કે આ વ્યક્તિ કવિ છે જેના માટે અમે કાળચક્ર ફરે તેની પ્રતીક્ષા કરી રહ્યા છીએ? આમને કહો, ઠીક, પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરું છું. શું આ લોકોની બુદ્ધિ આમને આવી જ વાતો કરવાનું કહે છે, કે પછી હકીકત એમ છે કે આ લોકો દુશ્મનીમાં હદ વટાવી ગયેલા લોકો છે? શું આ લોકો કહે છે કે આ માણસે આ કુરાન પોતે ઘડી કાઢ્યું છે? અસલ વાત આ છે કે આ લોકો ઈમાન લાવવા માંગતા નથી. જો આ લોકો પોતાની વાતમાં સાચા છે તો આવું જ એક લખાણ બનાવી લાવે. શું આ લોકો કોઈ સર્જક વિના જાતે પેદા થઈ ગયા છે, કે આ પોતે જ પોતાના સર્જક છે? કે આકાશો અને ધરતીને આમણે સર્જ્યા છે? અસલ વાત એમ છે કે આ લોકો વિશ્વાસ ધરાવતા નથી. શું તારા રબના ખજાના આમના કબજામાં છે, કે તેમની ઉપર આમનો જ હુકમ ચાલે છે? શું આમની પાસે કોઈ સીડી છે જેની ઉપર ચઢીને તેઓ આકાશની બાતમી લે છે? આ લોકોમાંથી જેણે બાતમી લીધી હોય તે લાવે કોઈ ખુલ્લી દલીલ. શું અલ્લાહ માટે તો પુત્રીઓ છે અને તમારા માટે છે પુત્રો? શું તમે આમની પાસેથી કોઈ બદલો માગો છો કે આ આવી પડેલ દંડના બોજા હેઠળ દબાતા જાય છે? શું આમની પાસે અદૃશ્યની હકીકતોનું જ્ઞાન છે કે જેના આધારે તેઓ આ લખી રહ્યા હોય? શું આ લોકો કોઈ ચાલ ચાલવા માગે છે? જો આ વાત છે તો કુફર કરનારા લોકો જ પોતાની ચાલમાં સપડાઈ જશે. શું અલ્લાહ સિવાય આ લોકો બીજો કોઈ ઉપાસ્ય ધરાવે છે? અલ્લાહ પાક છે એ શિર્કથી જે આ લોકો કરી રહ્યા છે. તો આ લોકો આકાશના ટુકડા પણ પડતા જોઈ લે તો કહેશે કે આ વાદળ છે જે ઘેરાતા આવી રહ્યા છે. તો હે નબી, આમને એમની હાલત ઉપર છોડી દો ત્યાં સુધી કે આ લોકો પોતાના એ દિવસે પહોંચી જાય જેમાં તેઓને બેહોશ કરી પાડી દેવામાં આવશે. જે દિવસે ન તો તેમની પોતાની કોઈ ચાલ તેમના કામ આવશે, ન તો કોઈ તેમની મદદે આવશે. એ સમયના આગમન પહેલા પણ જુલમી લોકો માટે એક યાતના છે, પરંતુ આમના પૈકી ઘણા ખરા જાણતા નથી. હે નબી, પોતાના રબનો ફેંસલો આવે ત્યાં સુધી ધીરજ રાખો. તમે અમારી નજરમાં છો. તમે જ્યારે ઉઠો તો પોતાના રબની પ્રશંસા સાથે તેની પવિત્રતાનો જાપ કરો. રાત્રે પણ તેની પવિત્રતાનો જાપ કરો, અને તારાઓ જ્યારે પાછા વળે છે તે વખતે પણ. સૂરે નજમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સોગંદ છે તારાની જ્યારે તે આથમ્યો. તમારો સાથી ન તો ભટકેલો છે ન તો બહેકેલો છે. તે પોતાના મનની ઈચ્છાથી નથી બોલતો. આ તો એક વહી છે જે તેની ઉપર ઉતારવામાં આવે છે. ذو مرة તેને એ જબરજસ્ત શક્તિશાળીએ શીખવાડી છે જે મોટો ડાપણવાળો છે. તે સામે આવીને ઊભો થઈ ગયો જ્યારે તે ક્ષિતિજની કિનારી ઉપર હતો. પછી નજીક આવ્યો અને ઉપર અધ્ધર આવી ગયો ત્યાં સુધી કે બે કમાનો જેટલું અથવા તેનાથી થોડું ઓછું અંતર રહી ગયું. ત્યારે તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે વહી તેણે પહોંચાડવાની હતી. આંખોએ જે કંઈ જોયું હૃદયે તેમાં ઝૂઠ ભેળવ્યું નહીં. હવે શું તમે એ વસ્તુ માટે તેની સાથે ઝઘડો છો જેને તે આંખોથી જુએ છે? અને એક વખત ફરીથી તેણે સિદ્રતુલ મુન્તહાની પાસે તેને ઉતરતો જોયો. ત્યાં પાસે જ જન્નતુલ માવા છે. તે વખતે સિદ્રા ઉપર છવાઈ રહ્યો હતો જે કંઈ છવાઈ રહ્યો હતો. નજર ન તો અંજાઈ ન તો હત્તી આગળ વધી. અને તેણે પોતાના રબની મોટી મોટી નિશાનીઓ જોઈ. હવે બતાવો તો જરા, તમે ક્યારે આ લાત અને આ ઉઝા અને ત્રીજી એક દેવી મનાતની હકીકત ઉપર જરા પણ વિચાર કર્યો છે? શું પુત્રો તમારા માટે છે અને પુત્રીઓ અલ્લાહ માટે? આ તો ભારે અન્યાયી વહેંચણી છે. હકીકતમાં આ કંઈ નથી પરંતુ માત્ર કેટલાક નામો જે તમે અને તમારા બાપ દાદાઓએ રાખી લીધા છે. અલ્લાહે આમના માટે કોઈ સનદ ઉતારી નથી. હકીકત આ છે કે લોકો માત્ર અનુમાનોનું અનુસરણ કરી રહ્યા છે અને મનની ઈચ્છાઓના અનુયાયી બનેલા છે, જો કે તેમના રબ તરફથી તેમની પાસે માર્ગદર્શન આવી ચૂક્યું છે. ફલિલ્લાહિલ આખિરતુ વલ ઉલા. શું મનુષ્ય જે કંઈ ચાહે તેના માટે તે જ સત્ય છે? દુનિયા અને આખિરતનો માલિક તો અલ્લાહ છે. આકાશોમાં કેટલાય ફરિશ્તા મોજૂદ છે, તેમની ભલામણ કંઈ પણ કામ આવી શકતી નથી જ્યાં સુધી અલ્લાહ કોઈ એવી વ્યક્તિ માટે તેની પરવાનગી ન આપે જેના માટે તે કોઈ અરજ સાંભળવા માગે અને તેને પસંદ કરે. પરંતુ જે લોકો આખિરતમાં માનતા નથી તેઓ ફરિશ્તાઓને દેવીઓના નામ આપે છે. જો કે આ બાબતનું કોઈ જ્ઞાન તેમની પાસે નથી, તેઓ માત્ર અટકળનું અનુસરણ કરી રહ્યા છે અને અટકળ હકીકતની જગ્યાએ કોઈ કામ આપી શકતી નથી. પછી હે નબી, જે વ્યક્તિ અમારી યાદથી મુખ ફેરવે છે અને દુનિયાના જીવન સિવાય જેને કંઈ જોઈતું નથી તેને તેના હાલ ઉપર છોડી દો. આ લોકોના જ્ઞાનની પહોંચ માત્ર આટલી જ છે, આ વાત તારું રબ જ વધુ જાણે છે કે તેના રસ્તેથી કોણ ભટકી ગયેલો છે અને કોણ સીધા રસ્તા ઉપર છે. અને આકાશો અને ધરતીની દરેક વસ્તુનો માલિક અલ્લાહ છે, જેથી અલ્લાહ બુરા કાર્ય કરનારા લોકોને તેમના કર્મનો બદલો આપે અને એ લોકોને સારા બદલાથી નવાજે જેમણે ભલાઈનો માર્ગ અપનાવ્યો છે. وَأَعْلَمُ بِكُمْ إِذْ أَنشَأَكُمْ مِنَ الْأَرْضِ وَإِذْ أَنتُمْ أَجِنَّةٌ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ જે મોટા ગુનાઓ અને ખુલ્લમ ખુલ્લા નિર્લજ્જ કૃત્યોથી દૂર રહે છે, સિવાય કે કોઈ ભૂલ તેમનાથી થઈ જાય. બેશક તારા રબની કૃપા વિશાળ છે. તે તમને ત્યારથી સારી પેઠે જાણે છે જ્યારે તેણે ધરતીમાંથી તમને પેદા કર્યા અને જ્યારે તમે પોતાની માતાઓના પેટમાં હજુ ગર્ભના રૂપમાં જ હતા. પછી પોતાના મનની શુદ્ધતાના દાવા ન કરો તે જ વધારે જાણે છે કે હકીકતમાં સંયમી કોણ છે. પછી હે નબી, તમે એ માણસને પણ જોયો જે અલ્લાહના માર્ગથી ફરી બેઠો અને થોડુંક આપીને રોકાઈ ગયો. શું તેની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે જે તે હકીકતને જોઈ રહ્યો છે? શું તેને એ વાતોની કોઈ ખબર પહોંચી નથી જે મૂસાની પુસ્તિકાઓ અને એ ઇબ્રાહીમની પુસ્તિકાઓમાં વર્ણવવામાં આવી છે, જેણે પૂરેપૂરું પાલન કર્યું? એ કે કોઈ બોજો ઉપાડનાર બીજા કોઈનો બોજો નહીં ઉપાડે. અને એ કે મનુષ્ય માટે આ સિવાય કશું જ નથી સિવાય એ કે જેના માટે તેણે પ્રયત્ન કર્યા છે. અને એ કે તેના પ્રયત્નો ટૂંક સમયમાં જ જોવામાં આવશે. પછી તેનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે. અને એ કે છેવટે પહોંચવાનું તારા રબની જ પાસે છે. અને એ કે તેણે જ હસાવ્યા અને તેણે જ રડાવ્યા. અને એ કે તેણે જ મોત આપ્યું અને તેણે જ જીવન બક્ષ્યું. અને એ કે તેણે જ નર અને માદાની જોડ પેદા કરી. એક ટીપામાંથી જ્યારે તેને ટપકાવવામાં આવે છે. અને એ કે બીજું જીવન બક્ષવાનું પણ તેના જ શિરે છે. અને એ કે તેણે જ ધનવાન બનાવ્યા અને સંપત્તિ આપી. અને એ કે તે જ શેરાનો રબ છે. અને એ કે તેણે જ પહેલા આદને નષ્ટ કર્યા. અને સમુદ્રને એવા મિટાવ્યા કે તેમના પૈકી કોઈને બાકી ન રાખ્યા. કેનું અને તેમની પહેલા નૂહની કોમને નષ્ટ કરી, કેમ કે તે લોકો હતા જ ભારે અત્યાચારી અને વિદ્રોહી. અને ઊંધી પડનારી વસ્તીઓને ઉપાડી ફેંકી, પછી છવાઈ દીધું એમની ઉપર એ જે તમે જાણો જ છો કે શું છવાઈ દીધું. તો હે મનુષ્ય, તારા રબની કઈ કઈ કૃપાઓમાં તું શંકા કરીશ? આ એક ચેતવણી છે અગાઉ આવેલી ચેતવણીઓમાંથી. આવનાર ઘડી નજીક આવી પહોંચી છે. અલ્લાહ સિવાય કોઈ તેને હટાવનાર નથી. હવે શું આજ એ વાતો છે જેમની ઉપર તમે આશ્ચર્ય વ્યક્ત કરો છો? હસો છો અને રડતા નથી? ગાઈ અને વગાડીને તેમને ટાળો છો? ઝૂકી પડો અલ્લાહની આગળ અને બંદગી કરો. સૂરે કમર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. કયામતની ઘડી નજીક આવી ગઈ અને ચંદ્ર ફાટી ગયો. પરંતુ આ લોકોની હાલત એવી છે કે કોઈ પણ નિશાની જોઈ લે તો પણ વિમુખ બની જાય છે અને કહે છે કે આ તો ચાલ્યો આવતો જાદુ છે. આમણે આને પણ ખોટો ઠેરવી દીધો અને પોતાના મનની ઈચ્છાઓનું જ અનુસરણ કર્યું. દરેક મામલો છેવટે એક અંત ઉપર પહોંચવાનો જ છે. આ લોકો સામે પુરોગામી કોમોના એ અહેવાલ આવી ચૂક્યા છે જેમાં વિદ્રોહથી દૂર રાખવા માટે ઘણો બોધપાઠ છે. અને એવી બુદ્ધિમત્તા જે શિખામણના હેતુને પરિપૂર્ણ કરે છે. પરંતુ ચેતવણીઓ આમની ઉપર અસર કરતી નથી. પછી હે નબી, આમનાથી મોઢું ફેરવી લો. જે દિવસે પોકારનાર એક ભારે અણગમતી વસ્તુ તરફ બોલાવશે, લોકો ભયભીત નયનો સાથે પોતાની કબરોમાંથી એવી રીતે નીકળશે જાણે તેઓ વિખરાયેલા તીડ છે. યકુલુલ કાફિરૂન ઉકારનારની દિશામાં દોડતા જઈ રહ્યા હશે, અને એ જ ઇનકાર કરનારાઓ જેઓ દુનિયામાં આનો ઇનકાર કરતા હતા તે વખતે કહેશે કે આ દિવસ તો બહુ કઠણાઈ ભર્યો છે. આમની પહેલા નૂહની કોમ ખોટું ઠેરવી ચૂકી છે. તેમણે અમારા બંદાને જૂઠો ઠેરવ્યો અને કહ્યું કે આ દીવાનો છે, અને તે બહુ જ ખરાબ રીતે ધાક ધમકી પામ્યો. છેવટે તેણે પોતાના રબને પોકાર્યો, હું પરાજિત થઈ ગયો, હવે તું આમનાથી બદલો લે. ત્યારે અમે મુશળધાર વરસાદથી આકાશના દ્વાર ઉઘાડી દીધા, અને ધરતીને ફાડીને નદી નાળામાં ફેરવી દીધી, અને આ સઘળું પાણી એ કાર્યને પૂરું કરવામાં ભળી ગયું જે નિર્મિત થઈ ગયું હતું. અને નૂહને અમે એક પાટિયા અને ખીલાવાળા ઉપર સવાર કરી દીધો, જે અમારી દેખરેખ હેઠળ ચાલી રહ્યું હતું. આ હતો બદલો એ વ્યક્તિ માટે જેની નાકદર કરવામાં આવી હતી. એ વહાણને અમે એક નિશાની બનાવી મૂક્યું, પછી છે હવે કોઈ બોધ ગ્રહણ કરનાર? જોઈ લો કેવી હતી મારી આપત્તિ અને કેવી હતી મારી ચેતવણીઓ. અમે આ કુરાનને બોધ પ્રાપ્તિ માટે સરળ સાધન બનાવી દીધું છે, તો હવે છે કોઈ બોધ ગ્રહણ કરનાર? આ દે ખોટું ઠેરવ્યું તો જોઈ લો કે કેવી હતી મારી આપત્તિ અને કેવી હતી મારી ચેતવણીઓ. અમે એક સતત અશુભ દિવસે ભારે તોફાની પવન તેમની ઉપર મોકલી દીધો, જે લોકોને ઉપાડી ઉપાડીને એવી રીતે ફેંકી રહ્યો હતો જાણે તેઓ મૂળમાંથી ઉખડી ગયેલી ખજૂરીના થળ હોય. પછી જોઈ લો કેવી હતી મારી આપત્તિ અને કેવી હતી મારી ચેતવણીઓ. અમે આ કુરાનને બોધપાઠ પ્રાપ્ત કરવા માટે સરળ સાધન બનાવી દીધું છે, તો હવે છે કોઈ બોધપાઠ ગ્રહણ કરનાર? સમુદે ચેતવણીઓનો ઇનકાર કર્યો. અને કહેવા લાગ્યા, એક એકલો માણસ જે અમારામાંનો જ છે, શું હવે અમે તેનું અનુસરણ કરીએ? તેનું અનુસરણ કરવાનું અમે કબૂલ કરી લઈએ તો આનો અર્થ એમ થશે કે અમે બહેકી ગયા છીએ અને અમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. શું અમારામાંથી માત્ર આ જ એક માણસ હતો જેની ઉપર ખુદાનો જિક્ર ઉતારવામાં આવ્યો? નહીં, બલકે આ તો સાવ જુઠ્ઠો અને બડાઈખોર છે. અમે અમારા પૈગંબરને કહ્યું, કાલે જ અમને ખબર પડી જશે કે કોણ સાવ જુઠ્ઠો અને બડાઈખોર છે. અમે ઊંટણીને આમના માટે અજમાયશ બનાવીને મોકલી રહ્યા છીએ, હવે જરા ધીરજપૂર્વક જો કે તેમનો શો અંજામ થાય છે. આમને જણાવી દે કે પાણી આમની અને ઊંટણીની વચ્ચે વહેંચાશે અને દરેક પોતાના વારાના દિવસે પાણી પાસે આવશે. છેવટે તેમણે પોતાના માણસને પોકાર્યો અને તેણે આ કામ કરવાનું બીડું ઝડપ્યું અને ઊંટણીને મારી નાખી. પછી જોઈ લો કે કેવી હતી મારી આપત્તિ અને કેવી હતી મારી ચેતવણીઓ. અમે તેમની ઉપર ફક્ત એક ધડાકો છોડ્યો અને તેઓ વાડાની ચગદાઈ ગયેલી વાડની જેમ ભૂસું થઈ ગયા. અમે આ કુરાનને બોધપાઠ પ્રાપ્ત કરવા માટે સરળ સાધન બનાવી દીધું છે. જે હવે કોઈ બોધપાઠ ગ્રહણ કરનાર? قوم لوط بالنذر લૂતની કોમે ચેતવણીઓનો ઇનકાર કર્યો. અને અમે પથ્થરો વરસાવતો પવન તેમની ઉપર મોકલી દીધો. માત્ર લૂતના કુટુંબીજનો તેનાથી સુરક્ષિત રહ્યા. તેમને અમે પોતાની કૃપા વડે રાતના પાછલા પહોરમાં બચાવીને કાઢી દીધા. આ બદલો આપીએ છીએ અમે એ દરેકને જે આભારી બને છે. અને લૂતે પોતાની કોમના લોકોને અમારી પકડતી ચેતવ્યા, પરંતુ તેઓ બધી ચેતવણીઓને શંકાસ્પદ સમજીને અવગણના કરતા રહ્યા. પછી તેમણે તેને પોતાના મહેમાનોનું રક્ષણ કરવાથી રોકવાનો પ્રયત્ન કર્યો. છેવટે અમે એમની આંખો આંધળી કરી દીધી કે ચાખો હવે મારી યાતના અને મારી ચેતવણીઓનો સ્વાદ. વહેલી સવારમાં જ એક અટળ આપત્તિએ એમને ઝડપી લીધા. ચાખો સ્વાદ હવે મારી આપત્તિનો અને મારી ચેતવણીઓનો. અમે આ કુરાનને બોધ પ્રાપ્ત કરવા માટે સરળ સાધન બનાવી દીધું છે, પછી હવે છે કોઈ બોધ ગ્રહણ કરનાર? અને ફિરાઉન વાળાઓ પાસે પણ અમારી ચેતવણીઓ આવી હતી. પરંતુ તેમણે અમારી સર્વ નિશાનીઓનો ઇનકાર કરી દીધો. છેવટે અમે તેમને પકડ્યા જેવી રીતે કોઈ જબરજસ્ત શક્તિશાળી પકડે છે. શું તમારા કાફીરો એ લોકો કરતાં કંઈ વધુ સારા છે કે આકાશી ગ્રંથોમાં તમારા માટે કોઈ માફી લખેલી છે? કે આ લોકો એમ કહે છે કે અમે એક મજબૂત જૂથ છીએ. પોતાનો બચાવ કરી લઈશું, ટૂંકમાં જ આ જૂથ પરાજય પામશે અને આ સૌ પૂંઠ ફેરવીને ભાગતા દેખાશે. બલકે એમનો ફેંસલો કરવાનો અસલ વાયદાનો સમય તો કયામત છે, અને તે મોટી આપત્તિ અને વધુ કડવી ઘડી છે. આ ગુનેગારો હકીકતમાં ગેરસમજમાં પડેલા છે અને આમની અક્કલ મારી ગઈ છે. જે દિવસે આ લોકોને ઊંધા મોડે પકડીને આગમાં ઘસડીને લઈ જવામાં આવશે, તે દિવસે આમને કહેવામાં આવશે કે હવે ચાખો જહન્નમની જ્વાળાઓનો સ્વાદ. અમે દરેક વસ્તુ એક યોજના સાથે પેદા કરી છે, અને અમારો હુકમ ફક્ત એક જ હુકમ હોય છે અને પલકવારમાં જ તે અમલમાં આવી જાય છે. વલકદ અહલકના أشياعكم فهل من مدكر તમારા જેવા અનેકોને અમે નષ્ટ કરી ચૂક્યા છીએ, તો છે હવે કોઈ બોધ ગ્રહણ કરનાર? જે કંઈ આમણે કર્યું છે એ બધું જ દફતરમાં નોંધાયેલું છે. અને દરેક નાની મોટી વાત લખાણમાં મોજૂદ છે. નાફરમાનીથી બચનારા બેશક બાગો અને નદીઓમાં હશે. સાચું ઇજ્જતનું સ્થાન ખૂબ જ સત્તાવાન બાદશાહની નજીક. સૂરે રહેમાન. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અર-રહમાન. અલ્લામલ કુરાન. અત્યંત દયાળુ ખુદાએ આ કુરાનનું શિક્ષણ આપ્યું છે. તેણે જ મનુષ્યને પેદા કર્યો અને તેને બોલતા શીખવાડ્યું. સૂર્ય અને ચંદ્ર એક ચોક્કસ ગણતરીથી બંધાયેલા છે. અને તારા તથા વૃક્ષો સૌ સિજદામાં છે. આકાશને તેણે ઊંચો ઉઠાવ્યો અને ત્રાજવું સ્થાપી દીધું. તેનો તકાદો આ છે કે તમે ત્રાજવામાં વિક્ષેપ ન નાખો. ન્યાયપૂર્વક સાચું વજન કરો અને ત્રાજવામાં ઓછું ન તોલો. ધરતીને તેણે તમામ પ્રાણીઓ માટે બનાવી. તેમાં દરેક પ્રકારના પુષ્કળ સ્વાદિષ્ટ ફળ છે. ખજૂરીઓ છે જેના ફળ ગલેફમાં લપેટાયેલા છે. વિવિધ પ્રકારના અનાજ છે જેમાં ભૂસું પણ હોય છે અને દાણા પણ. પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબની કઈ કઈ નિયમતોનો ઇનકાર કરશો? મનુષ્યને તેણે ઠીકરા જેવા સૂકા કહવાયેલા ગારામાંથી બનાવ્યો. અને જિન્નાતને આગની ધુમાળા રહિત જ્વાળામાંથી બનાવ્યો. તુકિબાન. પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબની કુદરતના કયા કયા કરિશ્માઓનો ઇનકાર કરશો? બંને પૂર્વ અને બંને પશ્ચિમ સૌનો માલિક અને પાલનહાર એ જ છે. તો પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબની કઈ કઈ શક્તિઓનો ઇનકાર કરશો? મરજ البحرین یلتقیان, બે સમુદ્રોને તેણે છોડી દીધા કે એકબીજામાં ભળી જાય. બૈનહુમા બરઝખુન લા યબગિયાન, તેમ છતાં પણ એક આડશ તેમની વચ્ચે મોજૂદ છે જેને તેઓ ઓળંગતા નથી. પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબની કુદરતના કયા કયા કરિશ્માઓનો ઇનકાર કરશો? આ સમુદ્રોમાંથી મોતી અને પરવાળા નીકળે છે. તો પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબની કુદરતના કયા કયા ચમત્કારોનો ઇનકાર કરશો? અને આ વહાણો તેના જ છે જે સમુદ્રોમાં પર્વતોની જેમ ઊંચા ઉઠેલા છે. પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબના કયા કયા ઉપકારોનો ઇનકાર કરશો? દરેક વસ્તુ જે આ ધરતી ઉપર છે ફના થઈ જવાની છે. અને માત્ર પ્રભાવશાળી અને કૃપાવાન રબની હસ્તી જ બાકી રહેનાર છે. પછી હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબની કઈ કઈ ખૂબીઓનો ઇનકાર કરશો? ધરતી અને આકાશોમાં જે પણ છે સૌ કોઈ પોતાની જરૂરતો તેની જ પાસેથી માગી રહ્યા છે. દરેક પડે તે નવી શાનમાં છે. હે જિન્નાતો અને મનુષ્યો, તમે પોતાના રબના કયા કયા ઉત્તમ ગુણોનો ઇનકાર કરશો? હે ધરતીના બોજાઓ, ટૂંકમાં જ અમે તમારો હિસાબ લેવા માટે પરવારવાના છીએ. પછી જોઈ લઈશું કે તમે પોતાના રબના કયા કયા ઉપકારોનો ઇનકાર કરો છો. યા મઅશરલ જિન્ન استطعتم أن تنفذوا من أقطار السماوات والأرض فانفذوا لا تنفذون إلا بسلطان. اے جناتو અને મનુષ્યોના જૂથ, જો તમે આકાશો અને ધરતીની સીમાઓમાંથી નીકળીને ભાગી શકતા હો તો ભાગી જુઓ, નથી ભાગી શકતા, એ માટે ભારે શક્તિ જોઈએ. પોતાના રબની કઈ કઈ શક્તિઓનો તમે ઇનકાર કરશો? ભાગવાનો પ્રયત્ન કરશો તો તમારી ઉપર આગની જ્વાળા અને ધુમાળો છોડી દેવામાં આવશે, જેનો તમે મુકાબલો નહીં કરી શકો. હે જિન્નાતો અને મનુષ્યો, તો તમે પોતાના રબની કઈ કઈ શક્તિઓનો ઇનકાર કરશો? પછી શું દશા થશે? ત્યારે જ્યારે આકાશ ફાટશે અને લાલ ચામડાની જેમ લાલચોળ થઈ જશે. હે જિન્નાતો અને મનુષ્યો, તે વખતે તમે પોતાના રબની કઈ કઈ શક્તિઓનો ઇનકાર કરશો? એ દિવસે કોઈ મનુષ્ય અને કોઈ જિન્નાતને તેનો અપરાધ પૂછવાની જરૂર નહીં પડે. પછી જોઈ લેવાશે કે તમે બંને જૂથો પોતાના રબના કયા કયા ઉપકારોનો ઇનકાર કરો છો. અપરાધીઓને ત્યાં તેમના ચહેરાથી ઓળખી લેવામાં આવશે અને તેમને કપાળ ઉપરના વાળ અને પગ પકડીને ઢસડવામાં આવશે. એ વખતે તમે પોતાના રબની કઈ કઈ શક્તિઓનો ઇનકાર કરશો? એ વખતે કહેવામાં આવશે, આ એ જ જહન્નમ છે જેનો અપરાધીઓ ઇનકાર કરતા હતા. એ જ જહન્નમ અને ઉકળતા પાણીની વચ્ચે તેઓ ફરતા રહેશે. પોતાના રબની કઈ કઈ શક્તિઓનો તમે ઇનકાર કરશો. وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ અને એ દરેક વ્યક્તિ માટે જે પોતાના રબની હજુરમાં હાજર થવાનો ડર રાખતી હોય, બે બાગ છે. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? લીલીછમ ડાળોથી ભરપૂર. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? બંને બાગોમાં બે ઝરણા વહેતા હશે. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? બંને બાગોમાં પ્રત્યેક ફળની બે જાતો. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? જન્નતી લોકો એવા ગાલીચા ઉપર તકિયા અડેલીને બેસશે જેમના અસ્તર જાળા રેશમના હશે, અને બાગોની ડાળો ફળોથી લચી પડતી હશે. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? આ ઇનામો વચ્ચે શરમાળ નયન વાળીઓ હશે, જેમને આ જન્નતી લોકોની પહેલા ક્યારે કોઈ મનુષ્ય અથવા જિન્નાતે સ્પર્શ નહીં કર્યો હોય. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? એવી સુંદર જાણે હીરા અને મોતી. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? ભલાઈનો બદલો ભલાઈ સિવાય શું હોઈ શકે છે? પછી હે જિન્નાતો અને મનુષ્યો, પોતાના રબના કયા કયા ઉત્તમ ગુણોનો તમે ઇનકાર કરશો? અને એ બે ભાગો ઉપરાંત બીજા બે ભાગો હશે. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? ગીચ, લીલાછમ બાગ, પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? બંને બાગોમાં બે ઝરણા ફુવારાની જેમ ખળખળ કરીને બહાર નીકળતા. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? તેમાં પુષ્કળ પ્રમાણમાં ફળ અને ખજૂર અને દાડમ છે. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? આ ઇનામો વચ્ચે ચારિત્રવાન અને સુંદર પત્નીઓ. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? તંબુઓમાં રાખવામાં આવેલી હૂરો. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? આ જન્નતી લોકો પહેલા ક્યારેય કોઈ મનુષ્ય અથવા જિન્નાતે તેમને સ્પર્શ કર્યો નહીં હોય. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? એ જન્નતી લોકો લીલા ગાલીચા અને સ્વચ્છ અને અદ્વિતીય ફરશો ઉપર તકિયા અડેલીને બેસશે. પોતાના રબના કયા કયા ઇનામોનો તમે ઇનકાર કરશો? ઘણું બરકતવાળું છે તારા પ્રભાવશાળી અને કૃપાવંત રબનું નામ. સૂરે વાક્યા અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. જ્યારે તે ઘટીને રહેનાર ઘટના ઘટશે, તો તેના ઘટવાનો ઇનકાર કરનાર કોઈ નહીં હોય. તે ઉથલ પાથલ કરી દેનારી આફત હશે. રુજ્જતિલ અર્ધુ રજ્જા, ધરતી તે વખતે એકી સાથે હલાવી નાખવામાં આવશે. અને પર્વતો એવી રીતે ભૂક્કા કરી નાખવામાં આવશે. કે વિખરાઈ ગયેલી ધૂળ બની જશે. તમે લોકો તે વખતે ત્રણ જૂથોમાં વહેંચાઈ જશો. જમણી બાજુ વાળા તો જમણી બાજુ વાળાઓ ના સદભાગ્યોનું શું કહેવું. અને ડાબી બાજુ વાળા તો ડાબી બાજુ વાળાઓના દુર્ભાગ્યોનું શું ઠેકાણું. અને આગળ વાળા તો આગળ વાળા જ છે. તેઓ જ તો નિકટના લોકો છે. નિયમતો વાળી જન્નતોમાં રહેશે. આગળનાઓમાંથી ઘણા હશે. અને પાછળનાઓમાંના ઓછા. જડાઉ આસનો ઉપર તકિયા લગાવીને સામ સામે બેસશે. તેમની મહેફિલોમાં શાશ્વત કિશોરો વહેતા ઝરણાઓના પીણાથી ભરપૂર પ્યાલા અને સુરાઈઓ અને જામ લઈને દોડી રહ્યા હશે. જે પીધા પછી ન તો તેમનું માથું ચકરાશે ન તો તેઓ ભાન ગુમાવશે. અને તેઓ તેમની સામે જાત જાતના સ્વાદિષ્ટ ફળો પેશ કરશે કે જે ચાહે તે પસંદ કરી લે. અને પક્ષીઓનું માંસ લાવીને પેશ કરશે કે જે પક્ષીનું ચાહે તેનો ઉપભોગ કરે. અને તેમના માટે સુંદર નયનો વાળી હૂરો હશે. એવી સુંદર જાણે છુપાવીને રાખેલા મોતી. આ બધું તેમના એ કર્મોના બદલા રૂપે તેમને મળશે જે તેઓ દુનિયામાં કરતા રહ્યા હતા. ત્યાં તેઓ કોઈ વ્યર્થ વાત કે ગુનાની વાત નહીં સાંભળે. જે વાત પણ થશે ઠીક થશે. અને અને જમણી બાજુવાળા, જમણી બાજુવાળાઓના સદભાગ્યનું શું પૂછું? તેઓ કાંટા રહિત બોરડીઓ, અને એકની ઉપર એક ગોઠવાયેલા કેળા, અને દૂર દૂર સુધી ફેલાયેલો છાંયડો, અને સતત વહેતું પાણી, અને કદીએ ખલાસ ન થનાર અને કોઈ પણ રોકટોક વિના પ્રાપ્ત થનારા પુષ્કળ ફળો અને ઊંચી બેઠકોમાં હશે. તેમની પત્નીઓને અમે વિશિષ્ટપણે નવેસરથી પેદા કરીશું, અને તેમને કુમારિકાઓ બનાવી દઈશું, પોતાના પતિઓને પ્રેમ કરનારીઓ અને સમવ્યસ્ક, આ સઘળું જમણી બાજુવાળાઓ માટે છે. તેઓ આગળનાઓમાંથી પણ ઘણા હશે અને પાછળનાઓમાંથી પણ ઘણા. અને ડાબી બાજુવાળાઓ, ડાબી બાજુવાળાઓના દુર્ભાગ્યોનું શું કહેવું? તેઓ ગરમ લૂની ઝાડ અને ઉકળતા પાણી અને કાળા ધુમાડાના છાંયડામાં હશે, જે શીતળ પણ નહીં હોય અને આરામદાયક પણ નહીં હોય. આ એ લોકો હશે જેઓ આ અંજામને પહોંચતા પહેલા સુખી હતા, અને મોટા ગુનાના આગ્રહી હતા, કહેતા હતા, શું જ્યારે અમે મરીને માટી થઈ જઈશું અને હાડ પિંજર રહી જઈશું તો ફરીવાર ઉઠાવવામાં આવીશું? અને શું અમારા બાપ દાદાઓને પણ ઉઠાવવામાં આવશે જેઓ અગાઉ થઈ ગયા છે? હે નબી, આ લોકોને કહો નિશંક આગળના અને પાછળના સૌ એક દિવસે ચોક્કસ એકત્ર કરવામાં આવનાર છે, જેનો સમય નક્કી કરી દેવામાં આવ્યો છે. પછી હે ભટકી ગયેલાઓ અને ખોટું ઠેરવનારાઓ, તમે ઝક્કુમના વૃક્ષનો ખોરાક ખાશો. તેનાથી જ તમે પેટ ભરશો. અને ઉપરથી ઉકળતું પાણી, તરસ્યા ઊંટની જેમ પીશો. આ છે એ ડાબી બાજુ વાળાઓની મહેમાન ગતિનો સામાન બદલાના દિવસે. અમે તમને પેદા કર્યા છે તો પછી કેમ સાચું માનતા નથી? ક્યારે તમે વિચાર્યું આ વીર્ય જે તમે નાખો છો? આમાંથી બાળક તમે બનાવો છો કે તેના બનાવનાર અમે છીએ? અમે તમારી વચ્ચે મૃત્યુની વહેંચણી કરી છે અને અમે એમ કરવા માટે વિવશ નથી કે તમારા સ્વરૂપ બદલી કાઢીએ અને કોઈ એવા સ્વરૂપમાં પેદા કરી દઈએ જેને તમે જાણતા નથી. પોતાની પહેલી પેદાઈશ તો તમે જાણો જ છો, પછી કેમ બોધપાઠ લેતા નથી? ક્યારે તમે વિચાર્યું કે આ બીજ જે તમે વાવો છો, તેમાંથી ખેતી તમે ઉગાડો છો કે તેના ઉગાડનારા અમે છીએ? અમે ચાહીએ તો આ ખેતીને ભૂસું બનાવી મૂકીએ અને તમે જાત જાતની વાતો કરતા જ રહી જાઓ. કે ઉલટાના અમે તો દંડાઈ ગયા. બલકે નુકસાનમાં પડી ગયા, અમારા તો ભાગ્ય જ ફૂટેલા છે. ક્યારે તમે આંખો ઉઘાડીને જોયું આ પાણી જે તમે પીઓ છો? અંતુમ અન્ઝલતુમુહુ એને તમે વાદળામાંથી વરસાવ્યું છે કે આના વરસાવનાર અમે છીએ? અમે ઈચ્છીએ તો એને બહુ જ ખારું કરી મૂકીએ, તો પછી શા માટે તમે આભારી થતા નથી? ક્યારે તમે વિચાર્યું આ આગ જે તમે સળગાવો છો? આનું વૃક્ષ તમે પેદા કર્યું છે કે આના પેદા કરનારા અમે છીએ? અમે તેને યાદ દેવડાવનાર અને જરૂરિયાત વાળાઓ માટે જીવન સામગ્રી બનાવી છે. પછી હે નબી, પોતાના મહાન રબના નામની પવિત્રતાનો જાપ કરો. તો નહીં હું સોગંદ ખાઉં છું તારાઓના સ્થાનોની. અને જો તમે સમજો તો આ બહુ મોટા સોગંદ છે. કે આ એક ઉચ્ચ કક્ષાનું કુરાન છે. એક સુરક્ષિત પુસ્તકમાં અંકિત. જેને પવિત્ર લોકો સિવાય કોઈ સ્પર્શ કરી શકતું નથી. આ રબ્બુલ આલમીનનું ઉતારેલું છે. પછી શું આ વાણી પ્રત્યે તમે ઉપેક્ષા દાખવો છો? અને આ નેમતમાં પોતાનો ભાગ આ રાખ્યો છે કે આનો ઇનકાર કરો છો? હવે જો તમે કોઈના તાબે નથી અને પોતાના આ ખ્યાલમાં સાચા છો, તો જ્યારે મરનારનો જીવ ગળામાં આવી ગયો હોય છે અને તમે નજરે નિહાળો છો કે તે મરી રહ્યો છે, તે વખતે તેના નીકળતા જીવને પાછો કેમ લઈ આવતા નથી? તે વખતે તમારા કરતાં અમે તેનાથી વધુ નિકટ હોઈએ છીએ, પરંતુ તમને દેખાતા નથી. પછી જો એ મરનાર નિકટવર્તીઓ પૈકી હોય, તો તેના માટે આરામ અને ઉત્તમ રોજી અને નેમતોથી ભરપૂર જન્નત છે. અને જો તે જમણી બાજુ વાળાઓ પૈકી હોય તો તેમનું સ્વાગત આમ થાય કે સલામ તને, તું જમણી બાજુ વાળાઓમાંથી છે. અને જો તે ખોટું ઠેરવનારા ભટકી ગયેલા પૈકી હોય તો તેના સ્વાગત માટે ઉકળતું પાણી છે અને જહન્નમમાં ઝોકાવવાનું. આ બધું જ તદ્દન સત્ય છે. પછી હે નબી, પોતાના મહાન રબના નામની પવિત્રતાનો જાપ કરો. સૂરે હદીદ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલ્લાહની પવિત્રતાનો જાપ કર્યો છે એ દરેક વસ્તુએ જે ધરતી અને આકાશોમાં છે, અને તે જ જબરજસ્ત અને ડાપણ વાળો છે. ધરતી અને આકાશોના રાજ્યનો માલિક તે જ છે, જીવન બક્ષે છે અને મૃત્યુ આપે છે, અને દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. તે જ પહેલો પણ છે અને છેલ્લો પણ અને જાહેર પણ અને ગુપ્ત પણ, અને તે દરેક વસ્તુનું જ્ઞાન ધરાવે છે. તે જ છે જેણે આકાશો અને ધરતીને 6 દિવસમાં સર્જ્યા અને પછી સિંહાસન ઉપર બિરાજમાન થયો. તેની જાણમાં છે જે કંઈ ધરતીમાં જાય છે અને જે કંઈ તેમાંથી નીકળે છે અને જે કંઈ આકાશમાંથી ઉતરે છે અને જે કંઈ તેમાં ચઢે છે. તે તમારી સાથે છે જ્યાં પણ તમે છો. જે કામ પણ તમે કરો છો તેને તે જોઈ રહ્યો છે. તે જ આકાશો અને ધરતીના રાજ્યનો માલિક છે અને તમામ મામલાઓ ફેંસલા માટે તેની સમક્ષ રજૂ કરવામાં આવે છે. તેજ રાતને દિવસમાં અને દિવસને રાતમાં દાખલ કરે છે અને હૃદયના છુપા રહસ્યો સુદ્ધા જાણે છે. ઈમાન લાવો અલ્લાહ અને તેના રસૂલ ઉપર અને ખર્ચ કરો એ વસ્તુઓમાંથી જેની ઉપર તેણે તમને નાયબ બનાવ્યા છે. જે લોકો તમારા પૈકી ઈમાન લાવશે અને માલ ખર્ચ કરશે તેમના માટે મોટો બદલો છે. وَقَدْ أَخَذَ مِيثَاقَكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ. તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહ ઉપર ઈમાન લાવતા નથી, જો કે રસૂલ તમને પોતાના રબ ઉપર ઈમાન લાવવા માટે બોલાવી રહ્યો છે અને તે તમારી પાસેથી વચન લઈ ચૂક્યો છે. જો તમે ખરેખર માનનારા છો. એ અલ્લાહ તો છે જે પોતાના બંદા ઉપર સ્પષ્ટ આયતો ઉતારી રહ્યો છે જેથી તમને અંધકારમાંથી કાઢી પ્રકાશમાં લઈ આવે. અને હકીકત આ છે કે અલ્લાહ તમારા ઉપર ખૂબ જ માયાળુ અને મહેરબાન છે. أُولَئِكَ أَعْظَمُ دَرَجَةً مِنَ الَّذِينَ أَنْفَقُوا مِنْ بَعْدُ وَقَاتَلُوا وَكُلًّا وَعَدَ اللَّهُ الْحُسْنَى વલ્લાહુ બિમા તઅમલૂન ખબીર. છેવટે શું કારણ છે કે તમે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરતા નથી? જો કે આકાશો અને ધરતીનો વારસો અલ્લાહ જ માટે છે. તમારામાંના જે લોકો વિજય પછી ખર્ચ અને જિહાદ કરશે તેઓ કદાપી એ લોકો સમાન થઈ શકતા નથી જેમણે વિજય પહેલાં ખર્ચ અને જિહાદ કર્યો છે. તેમનો દરજ્જો પાછળથી ખર્ચ અને જિહાદ કરનારાઓ કરતાં ઊંચો છે, જો કે અલ્લાહે બંને જ સાથે સારા વાયદા કર્યા છે. જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી વાકેફ છે. કોણ છે જે અલ્લાહને કરજ આપે? સારો કરજ જેથી અલ્લાહ તેને અનેક ગણું વધારીને પાછું આપે, અને તેના માટે શ્રેષ્ઠ બદલો છે. એ દિવસે જ્યારે તમે મોમિન પુરુષો અને સ્ત્રીઓને જોશો કે તેમનું નૂર તેમની આગળ આગળ અને તેમની જમણી બાજુ દોડી રહ્યું હશે, તેમને કહેવામાં આવશે કે આજે તમારા માટે ખુશખબર છે. જન્નતો હશે જેમની નીચે નદીઓ વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે. આ જ છે મોટી સફળતા. તે દિવસે દંભી પુરુષો અને સ્ત્રીઓની હાલત એવી હશે કે તેઓ મોમિનોને કહેશે, જરા અમારી તરફ જુઓ જેથી અમે તમારા નૂરથી થોડોક ફાયદો ઉઠાવીએ. પરંતુ તેમને કહેવામાં આવશે, પાછળ હટો, પોતાનો પ્રકાશ બીજે ક્યાંક શોધો. પછી તેમની વચ્ચે એક દિવાલની આડ કરી દેવામાં આવશે જેમાં એક દરવાજો હશે. તે દરવાજાની અંદર રહેમત હશે અને બહાર યાતના. حتى جاء أمر મોમિનોને પોકારી પોકારીને કહેશે, શું અમે તમારી સાથે ન હતા? મોમિનો જવાબ આપશે, હા, પરંતુ તમે જ પોતાને મુસીબતમાં નાખ્યા, તકવાદ અપનાવ્યો, શંકામાં પડ્યા રહ્યા અને ખોટી આશાઓ તમને ધોકામાં નાખતી રહી, ત્યાં સુધી કે અલ્લાહનો ફેંસલો આવી ગયો અને છેવટ સુધી તે મોટો ધોકેબાજ તમને અલ્લાહની બાબતમાં ધોકો આપતો રહ્યો. مأواكم النار هي مولاكم وبئس المصير. આથી આજે તમારી પાસેથી ન તો બાનની રકમ સ્વીકારવામાં આવશે અને ન તો એ લોકો પાસેથી જેમણે ખુલ્લમ ખુલ્લા કુફર કર્યું હતું. તમારું ઠેકાણું જહન્નમ છે, તે જ તમારી વાલી છે અને આ સૌથી ખરાબ અંજામ છે. શું ઈમાન લાવનારા લોકો માટે હજુ એ સમય આવ્યો નથી કે તેમના હૃદય અલ્લાહના ઝિક્રથી પીગળે અને તેના ઉતારેલા સત્ય આગળ ઝૂકે અને તેઓ એ લોકો જેવા ન થઈ જાય જેમને પહેલા ગ્રંથ આપવામાં આવ્યો હતો? પછી લાંબો સમય પસાર થઈ ગયો તો તેમના હૃદય સખત થઈ ગયા અને આજે તેમાંના ઘણા ખરા નાફરમાન બનેલા છે. બરાબર જાણી લો કે અલ્લાહ ધરતીને તેના મૃત્યુ બાદ ફરી સજીવન કરે છે. અમે તમને નિશાનીઓ સાફ સાફ દેખાડી દીધી છે, કદાચ તમે બુદ્ધિપૂર્વક વર્તો. પુરુષો અને સ્ત્રીઓમાંથી જે લોકો દાન આપનારા છે અને જેમણે અલ્લાહને સારું કરજ આપ્યું છે તેમને બેશક અનેક ગણું વધારીને આપવામાં આવશે અને તેમના માટે શ્રેષ્ઠ બદલો છે. كَذَّبُوا بِآيَاتِنَا أُولَئِكَ أَصْحَابُ અને જે લોકો અલ્લાહ અને તેના રસૂલો ઉપર ઈમાન લાવ્યા છે તેઓ જ પોતાના રબની નજીક સિદ્દીક અને શહીદ છે, તેમના માટે તેમનું વળતર અને તેમનું નૂર છે. અને જે લોકોએ કુફ્ર કર્યું છે અને અમારી આયતોને ખોટી ઠેરવી છે તેઓ દોજખી છે. تكاثر في الأموال والأولاد وتكاثر في الآخرة عذاب شديد ومغفرة من الله ورضوان وما الحياة બરાબર. જાણી લો કે આ દુનિયાનું જીવન ખેલ અને દિલલગી સિવાય કંઈ નથી, અને બાહ્ય ભપકો અને એકબીજાની સામે શેખી કરવી અને માલ અને સંતાનમાં એકબીજાથી આગળ વધી જવાની કોશિશ કરવી છે. આનું દ્રષ્ટાંત એ છે કે જાણે એક વરસાદ થયો તો તેનાથી ઊગી જનારી ખેતી જોઈને ખેડૂતો ખુશ થઈ ગયા, પછી એ જ ખેતી પાકી જાય છે અને તમે જુઓ છો કે પીળી પડી ગઈ, પછી તે ભૂસું બની જાય છે. આનાથી ઉલટું આખીરત એ જગ્યા છે જ્યાં સખત યાતના છે અને અલ્લાહની માફી અને તેની પ્રસન્નતા છે. દુનિયાનું જીવન છેતરામણની સામગ્રી સિવાય કશું નથી. દોડો અને એકબીજાથી આગળ વધવાનો પ્રયત્ન કરો પોતાના રબની માફી અને તેની જન્નત તરફ, જેની વિશાળતા ધરતી અને આકાશ જેવી છે, જે તૈયાર કરવામાં આવી છે એ લોકો માટે જેઓ અલ્લાહ અને તેના રસૂલો ઉપર ઈમાન લાવ્યા હોય. આ અલ્લાહની કૃપા છે, જેને ચાહે બક્ષે છે, અને અલ્લાહ મોટો કૃપાવાન છે. કોઈ મુસીબત એવી નથી જે ધરતી ઉપર અથવા તમારી પોતાની ઉપર ઉતરતી હોય અને અમે તેને પેદા કરતા પહેલા એક પુસ્તક અર્થાત તકદીરના લેખમાં લખી ન રાખી હોય. આવું કરવું અલ્લાહ માટે ઘણું સહેલું છે. આ સઘળું એટલા માટે છે જેથી જે કંઈ નુકસાન તમને થાય તે બદલ તમે દુઃખી ન થાઓ અને જે કંઈ અલ્લાહ તમને આપે તેની ઉપર ફૂલાઈ ન જાઓ. અલ્લાહ એવા લોકોને પસંદ કરતો નથી જેઓ પોતાને મોટા માને છે અને અભિમાન કરે છે. જેઓ પોતે કંજુસાઈ કરે છે અને બીજાઓને કંજુસી કરવા માટે પ્રોત્સાહન આપે છે. હવે જો કોઈ મોઢું ફેરવે છે તો અલ્લાહને કોઈની જરૂર નથી અને તે ઉત્તમ ગુણો વાળો છે. અમે પોતાના રસૂલોને સ્પષ્ટ નિશાનીઓ અને માર્ગદર્શન સાથે મોકલ્યા અને તેમની સાથે ગ્રંથ અને તુલા ઉતાર્યા જેથી લોકો ન્યાય ઉપર કાયમ થાય, અને લોખંડ ઉતાર્યું જેમાં ઘણું બળ છે અને લોકો માટે ફાયદાઓ છે. આ એટલા માટે કરવામાં આવ્યું જેથી અલ્લાહને ખબર પડી જાય કે કોણ તેને જોયા વિના તેની અને તેના રસૂલોની મદદ કરે છે. બેશક અલ્લાહ ઘણો શક્તિશાળી અને જબરજસ્ત છે. અમે નૂહ અને ઇબ્રાહીમને મોકલ્યા અને તે બંનેના વંશમાં પૈગંબરી અને ગ્રંથ મૂકી દીધા. પછી તેમના વંશજોમાંથી કોઈએ માર્ગદર્શન અપનાવ્યું અને ઘણા ખરા દુરાચારી થઈ ગયા. وآتيناه તેમના પછી અમે સતત પોતાના રસૂલ મોકલ્યા અને તે સૌની પછી ઈસા ઇબ્ને મરિયમને મોકલ્યો અને તેને ઇન્જીલ એનાયત કરી અને જેમણે તેનું અનુસરણ કર્યું તેમના હૃદયોમાં અમે માયાળું પડું અને દયા મૂકી દીધા અને સંન્યાસ તેમણે પોતે જ ઘડી કાઢ્યું. અમે તેમની ઉપર તેને ફરજિયાત બનાવ્યું ન હતું, પરંતુ અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે તેમણે પોતે જ આ નવીનતા કાઢી. અને પછી જેવી રીતે પાલન કરવું જોઈતું હતું તેવી રીતે પાલન કર્યું નહીં. તેમનામાંથી જેઓ ઈમાન લાવ્યા હતા તેમનો બદલો અમે તેમને આપ્યો, પરંતુ તેમાંના ઘણા ખરા દુરાચારી છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહથી ડરો અને તેના રસૂલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઉપર ઈમાન લાવો. અલ્લાહ તમને પોતાની રહેમતનો બમણો હિસ્સો એનાયત કરશે અને તમને એ નૂર બક્ષશે જેના પ્રકાશમાં તમે ચાલશો, અને તમારા ગુનાહ માફ કરી દેશે. અલ્લાહ મોટો માફ કરનાર અને દયાળુ છે. તમારે આ માર્ગ અપનાવવો જોઈએ જેથી ગ્રંથવાળાઓને માલુમ થઈ જાય કે અલ્લાહની કૃપા ઉપર તેમનો કોઈ ઇજારો નથી, અને આ કે અલ્લાહની કૃપા તેના પોતાના જ હાથમાં છે. જેને ચાહે છે એનાયત કરે છે અને તે મોટો કૃપાળુ છે.